તમને પ્રૂફ આપીએ પાછા. અમે જેટલા શબ્દો હું બોલું છું ને એ બધા પ્રૂફ આપવાના રાઈટ અમે મારો બોલાય. આ ફેંકા ફેંક નો શબ્દ નથી અમારે, એક શબ્દ ફેંકા ફેંક એટલે ભલે પાછા કલેક્ટરો પૂછે આ ખુદા કેવી રીતે પૂરા ના પડે છે, માણસ ખુદા રીતે હોય નહીં તો આપણે શું કહેવું? જીવ મને દોષિત દેખાતો નથી, નિર્દોષ રાખવું જગત દેખાય એટલે મારું બધું કાપે તો એ મને નિર્દોષ દેખાય છે, ફૂલ ચડાવે તો એ નિર્દોષ દેખાય છે. ફૂલ ચડાવ્યું ક્યાં જશે એની ડિરેક્શન જોયેલું છે, પેલો ક્યાં જશે એની ડિરેક્શન જોયેલું છે, બરાબર એમાં જવા માટે ડિરેક્શન સુધી પડી ગયું. બાકી મને કોઈ બધો દોષિત દેખાતું નથી. પછી શું કહેતો હતો આપણે પેલા મુસ્લિમ મુસલમાન કલેક્ટરે પૂછ્યું ખુદા કે એ સાહેબ કહે છે કે કુરાન કેમ આવું લખે છે? કુરાન એવું કહેવા માંગે છે મુસ્લિમોને કહેવા માંગે છે. શું કહે? એ કાફરોને કહેવા માંગતા તો મુસ્લિમ ધર્મ ના માને બધાને કાફર કહે છે. એ કાફરોને કહેવા માંગતા નથી, એટલે મુસ્લિમોને કહેવા માંગે છે. હા બરાબર. કે ખુદા મનુષ્ય રૂપે ના હોય સાથી એવું કહે છે. તમારી જે કોમ્યુનિટી છે એ કેવી છે? રમખાણી વૃત્તિ વાળી. રમખાણી વૃત્તિ વાળી કે મારી ઠોકી ને ખુદા થનારી જાતે ક્વોલિટી અને અમે માર થઈને ખુદા થઈએ બરાબર. અમારે કોણ કાપે મારે કૂટે ચટણી કરે ત્યારે ખુદા થાય અને ખુદને જાણે ખુદો બીજો ખુદો ઘોડાગાડી વાળા ના કહીએ ઉલડ થાય. ઘોડાગાડી એટલે ખુદા ખુદા અમે આ વૈષ્ણવ આવે આ બધા વૈષ્ણવ તરીકે આવ્યા ત્યારે બધા કહે દાદા કોણ છે? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન દર્શન કરવા કરીએ કરાવડાવીએ કરાવડાય એમ મોરલી રૂપે હાથે દેખાય જૈનો ના માહિતી કેમ અમે મહાદેવજીમાં જઈએ એ ગામડે જઈએ ફરતા ફરતા મહાદેવજી દેખાય ત્યાં અંદર જઈને શું બોલીએ અમે? ત્રિશુળ છતાય જગત જયરતી નારો, ત્રિશુળ છતાય જગત જયરતી નારો, શંકર પણ ભુજ ને નીલકંઠ ભુજ તું. શંકર અમે છે નીલકંઠ, કૃષ્ણ ભગવાન અમે છે. ક્યાંથી? ગોકુળ થી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર ફરી સંભાળવાના હોય તો સમજે નહીં, સંભાળી તો પાછું ડબલ આવે છે. જેટલું દુઃખ આપવું હોય ફરી યાદ ના કરવા. દાદા નું આપ્યું છે, મારે મારે ચિંતા નથી. વિશ્વાસ તો હોય બરાબર છે, એટલી તને જો શક્તિ હોય તો પછી આવજો ફુલદારી મારી. ખરી વાત. તિલ બંધ વાપી દેજો અને દુખો લેવા અમારે. મારી પાર સુખ પાર અત્યારે તમને કેવું સુખ વધશે? કોઈ જગ્યાએ ગયા તો આવું સુખ વધ્યું તો તમને અત્યારે મેં સુખનો ફેરફાર નહીં લાગતો તમને? નહીં લાગતો બરાબર. તમે કેમ બોલતા નથી? ના એમ ફી નથી લેવાની, ફી લેવાની વાત આપણે ના બોલીએ. ફી લઈ લો તો સારી વાત છે. સમય નું ભાન ના રહે, સમય નું જ્યાં ભાન ના રહે એ સાચું સુખ. જ્યાં સમય નું ભાન ના રહે સાચું સુખ. અમારા જોડે આખો દાડો ફરો, આખો દાડો વિસ્મત રહે અને જે આનંદ નો પાર નહીં. નાની પુરુષ સરકાય તો થોડુંક સરકાય તો આખો વાતાવરણ આખા શહેર માં ફરી વળે. એ પગલા પડે તો એ તીર્થભૂમિ કહેવાય. જ્યાં જ્યાં પગલું પડે ત્યાં તીર્થભૂમિ. છેલ્લું પદ બોલો, બોલાવો પેલું છેલ્લું. આ બેન છે ને ત્યારે હું આ ખરા દઈ કે મને વાંધો નથી, ઠીક છે. અને બીજા કોઈને જાણે એ વાંધો પડ્યો વાંધા વર્ષકાથી બધું જગત ઉભું રહ્યું. એ વાંધા વચકા અને અજ્ઞાન માન્યતાઓ આ ત્રણ વસ્તુ કાઢી નાખી છે. એને કશું સંસાર અડતો જ નથી. નિર્લય આ ત્રણ વસ્તુ પર, આ ત્રણ પિલર ઉપર જગત ઉભું રહ્યું. વાંધા વચકા અને અજ્ઞાન માન્યતા. અજ્ઞાન માન્યતા કઈ? હું વિક્રમ છી, આ મારી છોડી, આ મારો છોકરો, અને બાપ તો, અને મામા તો, અને કાકો તો, ભૂ હતો, બધી અજ્ઞાન માન્યતા. અને વાંધા અને વચકા એ સામે જરાક ચાંદ જલેબી આવી હતી તો જલેબી તૈયારી થઈ. એ સામો આવી છે વળીમાં ચક્કર વળી નથી જલેબી તૈયારી ખાધી છે. અને અમારે તો ખિસ્સામાં ખાંડ બાંડ ના આવી હોય ને દૂધમાં બોલીએ ને વાંધો વધો વાંધો વધતો અમારી પાસે ના. આપણે એમને કહ્યું કહીએ કે ભાઈ તમે આ કોણ ના નાખશો તોય નાખ્યા વગર નહીં તો એ ભૂલી જાય તો એ તો મોટા મોટું ઇનામ કહેવાય. આપણે કહીએ તો ઇનામ અને થઈ જાય મોટા મોટું ઇનામ કહેવાય. મેં વચ્ચે દસેક વાર ઉપર કાઢ્યું હતું ઇનામ કે ભાઈ જેને કોઈ અત્યારે જરૂર હોય તો એક ગોલ મને મારે તને 500 રૂપિયા આપી. ભીડી વાર માસે કહ્યું જે ભીડી વાર હોય ને તો ધોળ મારી 500 લઈ જાય. મને ના પાડી કે ખતર નમાજ નમાજ જગત એવું નથી. માર્ગ નથી, માર્ગ મળતો નથી. અને તેમાં વધારે તો કુદરત ને મુશ્કેલી છે. લોકો કઈ દોષ કરે કુદરત અત્યારે અનફેવરેબલ અત્યારે તેમાં આવતા છે ફેવરેબલ કરવા માટે. હા ફેવરેબલ નો અવતાર. કેટલાક મહાત્માઓ એમ કે છે કે અત્યારે ભગવાન નો અવતાર થઈ ગયો છે. કેટલાક મહાત્માઓ એમ કે છે કે અત્યારે ભગવાન નો અવતાર થઈ ગયો છે. એ સાચી વાત છે. એ તો આપણે ભેગા થાય તો આપણે ખબર પડે ને ક્યારે થાય, ભેગા થાય ત્યારે આપણે ખબર પડે ને. લોકો કહે છે કે ભગવાન નો જન્મ થઈ ચુક્યો છે. આપણે જુઓ ને ખરા થોડા વર્ષ. આપતવાણી ના પુસ્તકો બે છપાયેલા મારી વાણી એને આપતવાણી કે છે. આપત એટલે શું કે સંસારમાં સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય અને મોક્ષમાં જવા રસ્તા ઉપર વિશ્વાસ કરવા યોગ્ય. એનું નામ આપત કહેવાય. સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો ઓરિજિનલ પોતાની વાત. તે આપત વાણી એમને લખ્યું કે 2005 હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું હશે. 2005 હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું હશે. અત્યારે કેન્દ્ર થઈ રહ્યું છે. એ અમને દેખાય છે, લોકોને ના દેખાય. લોકોને એમ જાણે કે બધું બગડી સૂર્યનારાયણ ત્યાં આગળ આઠ ઉગવાની શરૂઆત થઈ છે. આપણે ઉગવાની શરૂઆત થઈ ગઈ. એક જ જગ્યાએ ઉગે, બે જગ્યાએ ઉગે નહીં. જયારે અમેરિકામાં સૂર્ય હોય ત્યાં અહીં અંધારું હોય, અહીં સૂર્ય હોય ત્યાં સમજ. તમારે જે કેવું કે જો આ તમારે 15 વર્ષથી આ ભરમાઈ કરું છું મેસેજ નહીં થવાતું એકડીયામાં બેઠો હતા થી 15 થી આ ઉદાહરણમાં તો ભગવાન ફરી કાઢે ખોટા ખોયા તમે એટલે આ વાત મારા સ્વભાવમાં આવી એ તો હું કેસિંગ કરવા ગયો શુભો બન છું તો સર શુભો બન કઈક આવશે મારે તો ભગવાન જોઈએ તો નથી મારતો નથી સર શું બાંધું ક્યાં કરાવું મારી શક્તિ નથી થયું હવે કેટલાક માણસો કઈ કઈ ગયા હોય ને તો અત્યારે જેટલા જેટલા હોસ્પિટલ ઉભા થયા છે હોસ્પિટલ એટલે અધ્યાત્મ હોસ્પિટલ અને અધ્યાત્મ દર્દી છે તો હોસ્પિટલ ઉભા થયા માટે હોસ્પિટલ ઉભા થયા અને જેટલો હોસ્પિટલ હોસ્પિટલ ઉભો થયા છે એ બધા તે કરેક્ટ તોડવાનો પ્રયત્ન ના કરતો ના કરો બરાબર એ તે બધા કરેક્ટ બરાબર આ તો રજનીશ ને હોસ્પિટલ ના હોય તો કેટલાક એવા મગજ ના ખરાબ દર્દી છે કે જો રજનીશ ના દવાખાના માટે નહીં હા ના મળે એના સ્પેશિયાલિસ્ટ છે હા એ સ્પેશિયાલિસ્ટ મારે એને તોડજો નહીં તોડજો બરાબર તો ભાઈ એ મોક્ષ માર્ગ નથી કે તો ધર્મ નથી એ વસ્તુ હા એ બરાબર છે પણ તો એ ત્યાં એક સ્પેશિયાલિસ્ટ છે સ્પેશિયાલિસ્ટ બરાબર નહીં તો પાછા એ ભટકી જાય હે નહીં તો પાછા એ ભટકી જાય તો પાછું મરી જાય માટે જેટલા છે ને એ ખોટા નથી ખોટા નથી બરાબર આ જે પેલા રંજીત પેલા ભૂલો કાઢતા હતા પેલા સત્ય સાહેબ સારી વસ્તુ છે ઘણી સારી વસ્તુ છે રંજીતચંદ્ર જાણે જુદી જાતું છે સમજણ ને પણ સત્ય સાંઈ બાબા નથી એવું છે કે આ પ્રમાણે ના કરે તો પબ્લિક આ રીતે ચડે નહીં ચડે નહીં બરાબર ચમત્કાર વગર નમસ્કાર શરૂઆત બિગિનિંગ પબ્લિક ને કરી વાત કરવી એ તો સારો રસ્તો સારો અને એનું ખોટું નથી અને એના સાથે કઈ પણ ખોટું હોય તો રજનીશ ક્યારનો ફાઇલ આવ્યો હા ક્યારે ના ફાઇલ આવ્યો રજનીશ બધાનું કઈ નાખે એવું છે જબરજસ્ત પછી છે નહીં ખરી વાત ના ના એ વાત સાચી છે હવે આ બાવા છે અહીંયા આગળ હા જય ગુરુદેવ જય ગુરુ નહીં કુંડલી ની જાગૃત બહુ માણસ ને હેલ્પિંગ નથી હિન્દુસ્તાન માં લાખ આખા ચોપન કરોડ માં લાખ બે લાખ બરાબર એટલે એ મોટું દવાખાનું કામ નથી પડે એ દવાખાના ની જરૂર છે આપડે તો અમારે તો આવે છે તારું અમને કહી દે છું કે ભાઈ તને એ શું મજા પડે છે મારી પાસે 12 મહિના બેઠે મારો એક હશે ને આવે નહીં બરાબર ના પણ એ આત્મજ્ઞાનની દ્રષ્ટિએ તો ભગવાન સાચા જ જો એ ખરેખ સાચો આત્મજ્ઞાની જો બની જાય તો એ પોતે ભગવાન જ છે પછી પણ એ આપ પહોંચે બરાબર કે એની આંગળી કાપવી જોઈએ એને સતાવવો જોઈએ પહેલા હા પણ એ પછી બરાબર પછી ભગવાન સાચો આપણે એની પરીક્ષા કરી દઈએ લોકો છે પણ પછી આપડે તો આપણને સત્ય મળી ગયું ને મળી ગયું બરાબર અને નહીં તો આ એક મિનિટ ઉપર બે કોલમકોલ હોય ને અને મારી વાત તો હું જે વાત કરું છું એટલે આ દાદા ભગવાન વાત નહીં કરતો હવે પટેલ ની વાત કરે પટેલ તરીકે શું કે છે કે આટલો દોષ અમારા બીજો કોઈ દોષ તમારા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતર દોષો કેવા હોય કોઈ ચિંતિત માત્ર કોઈ જીને નુકસાન સહેજે કરે નહીં એવા દોષો કોઈ ધીને નુકસાન કરેલા દોષો તો કેવા બધું એ સ્થૂળ ને સૂક્ષ્મ પછી તો ખાલી આવરણ ના દોષો આવરણ આવરણ ના સૂક્ષ્મ સર ને સૂક્ષ્મ જે ચાર ડિગ્રી ઓછી કરી અમારા દોષ આ છે અમને જેવા શણગારે આ બધા શણગારનારા અમારે ક્યાં જવાનું છે અમારા હાથમાં નહી આ પોટલું છે દાદા ભગવાન સુધા પડી ગયા રહ્યું શું રહ્યું વધારે પાછળ ના જતા ચાલો સાચી વાત આપ તો આવે છે એટલે હું નાના છોકરા છોડી દે દાદા છૂટતું થઈ જાય શું કારણ છે તપાસ તો કહે છે નાના છોકરા જે છોડી દે આ છોડી દે કે છે ઠીક છે અમારે રાજી ખુશી થઈ ધીમે ધીમે ત્યાગી છે ને ત્યાગ એટલે તિરસ્કાર ભાવ શુભો તિરસ્કાર શું કરે ત્યાગ એટલે શું કરે દીકરી નો ત્યાગ કરે શુભો તિરસ્કાર ફરી આપડે લઈએ રહી તો તદમાલ નાઈ જાય થઈ ગયા સહન ના થાય ત્યાગી દીધા સંસાર તો મોટા મોટા મોટું છે તે ફેસ એક્ઝામિનેશન છે મોક્ષે જવાનું શું છે મનુષ્ય માંથી મોક્ષે જાય બીજી કોઈ જગ્યાએ મોક્ષમાં જવાય અને બીજી કોઈ જગ્યાએ ગતિ જ નથી કારણ કે મનુષ્ય માંથી જેલની સજાઓ મળ્યા કરે છે ચાર પ્રકારની જેલો નજર કેદ હોય તો 2 લાખ માં જાય. 2 લોકો લઈને એ લખ્યો નજર કેદ એટલે 2 લોકો. અને અહીંયા મનુષ્ય માં આવે એટલે સાદી કેદ. સાદી કેદ. અને આ જાનવર કે મનુષ્ય આવી જાય તો મજા આવે એટલે સખ્ત મજૂરી નહીં. સખ્ત મજૂરી જાનવર. અને અને પાતાળ લોક મજા આવે એટલે આ જીવન સખ્ત મજૂરી. નર્ક માં બરાબર મોડા પર ડિયર નો પાર લઈએ બધા ખેંચવા મોડા પર ડિયર ફરી મારે કે ડિયર કે ચોપડી છે આખો દાડો આમ થઈ ભોગવાનો અધિકાર છે. શું છે? ભોગવવાનો અધિકાર. મનુષ્ય નો અધિકાર ભોગવવાનો છે. ભોગવવાનો. શું છે અધિકાર? ભોગવવાનો. ભોગવો લડકડી મળી હોય તો તે ભોગવો. બીજી બધી પાછળ ના પડો. ઇન્કમ ટેક્સ દંડ કરે તો દંડ ભોગવો. તો પણ ભોગવો બરાબર. ભોગવતા નથી લડ લડ કર્યા કરે. લડવા જેવું જગત નથી. તારું ઉપરી કોઈ બાપો નથી. શું કારણ નથી? એની ગેરંટી બોન્ડ લખેલું ઉપરી કોઈ નથી. તમારી ઉપરી તમારી ભૂલો તમારો મિસ્ટેક બ્લન્ડર. અમારા ભાગીદાર છે કમિટી કરી એન્જિનિયર છે. એ કે આમ અમારે કરવાનું. એ કે છે દાદા આજ નથી જવાના. એ કે આજ જવાનું છે. તમારું રાઈટ નથી. અમારું ચલણ નાચલ નહીં નાણું. અને શું કહ્યું? મંદિરમાં દહી રહેવાનું નાચલ ની નાણા. ક્યાં દહી રહેવાનું? હા. અને આ ચલ ની નાણા તો ફટ હિમાલય જેવી ચિંતા હોય અને ગંભીરતા પણ જે લડો છે સમુદ્ર અને સૂર્યનારાયણ જેવો પ્રતાપ હોય તેવો સૂર્યનારાયણ અને સૌમ્યતા કોના જેવી ચંદ્ર જેવી પ્રતાપ અને સૌમ્યતા કોઈ પણ પુરુષમાં ભેગી થાય નહીં ક્યારેય. એક જ્ઞાની પુરુષનામાં સાચા જ્ઞાની પુરુષનામાં પ્રતાપ અને સૌમ્યતા વિરોધાભાસી છે. પ્રતાપી પુરુષ ખરાબ હિન્દુસ્તાન ઘણા ઘણા પ્રતાપી હોય. પ્રતાપી હોય સૌમ્ય ના હોય. સૌમ્ય હોય એક હોય તો બીજું ના જાય. જ્ઞાની પુરુષ માં બંને હોય પ્રતાપી હોય કોઈ તો સૌમ્ય હોય. આ 2 ગુણ ભેગા થયા છે. એક વર્ષ માં થશે પ્રતાપ એટલે શું? મને દેખાતું નથી એવું. એ બાજુ વિચારી મેં કર્યું નથી. એ બાજુ ઉપયોગ મૂકવો પડે. મારે શું કરવું પડે? ઉપયોગ. હા, કારણ કે અમે તો મૂળ સ્વભાવમાં રહેલા ને તે સભામાંથી બહાર નીકળી ઉપયોગ મૂકવો પડે. એટલે બનતા શ્રી અમે પીડામાં પડીએ. અમે બધાનું કલ્યાણ કરવા આવીએ છીએ તો પછી આવો મૂકવો ના દે. ઉપયોગ મૂકવો ના દે. કલ્યાણ કરવા આવ્યા છીએ. અમે બધા દુનિયાનું કલ્યાણ કરવા આવ્યા છીએ તો ઉપયોગ મૂકવો ના જોઈએ એમ કે છે. આ ઉપયોગ આ જોવા માટે બધી વાત છે. આ દાદા તમારા ત્યાં પાંચ જણ બહુ થઈ ગયું છે. જ્યાં બુદ્ધ ગયા નથી ત્યાં અમે ગયા છે. શું કહ્યું? ભગવાન બુદ્ધ ગયા નથી ત્યાં અમે ગયા છે. શું છે? મને એવું લાગે પેલું આવે ને આ હિન્દુ સમાજ એવી જ ગાંધી થઈ રહી છે. રાજસ્થાન માં દેખાય છે બધું આવું ગાંધી થઈ રહી છે. પછી દુનિયા ની ચિંતા કરજો. નાની પુરુષ હોય એ કઈ કદાય બી કહેવાય, પણ નાની પુરુષ ના હોય તો અહીંયા સાકાર દેના ગુરુઓ જન્મ્યા જ કરે છે. કયા પ્રમાણ માં બરાબર કયું છે એટલે ખરા એના લીધે ટકી રહ્યું એને લીધે બરાબર કાટ લાગી આ જજર બચન દા વિકટ મે બચન તો બંધ કરી દીધા. ભાઈ બુટે કે કાંજી સ્વામી માટે આપ શું કરશો? કાંજી સ્વામી માટે સુધી એમાં હાથ ના ગાલતે બધું એનો જે ચાલે છે ને એ ચાલવા દેવો. બધું હાથ ના ગાલતે એમ કાંજી સ્વામી ઈરાદો ખરાબ નથી. એમાં જો ઈરાદો ખરાબ હોત ને દારિદ્ર ખરાબ હોત કે પૈસા દેવા કે ધર્મ દેખા કરવા હોય એવું જો હોત તો આપણે એમના માટે પાછળ પડત. આટલું જોવું જોઈએ માણસ રહે કે ચારિત્ર કેવું છે એમાં. હા બરાબર છે. સ્ત્રી ચારિત્રમાં હા હા સંબંધમાં હા ખરી વાત. બીજું એનું કે પૈસા દેવા કરીને બીજું કશું કરે છે. હા બરાબર. ખાલી નામના માટે હોય તો એ માટે આપણે લેટગો કરીએ. ના લેટગો કરીએ બરાબર. એટલો મોટો દોષ ના કરાય. એ દોષ ગુનેગાર નથી બરાબર. ફાંસીની સજા વાળો નથી. માટે જે છે ને તે લોકોને કીર્તો કરે છે હા અને સારા માર્ગે વાળવાનો પ્રયત્ન કરે છે. પછી બીજા રસ્તે નહીં જાય. ના નહીં બરાબર. એટલે તો પહેરાય હા હા બરાબર. ડરશે નહીં તો પણ સોદો ઉતે નહીં. હા હા બીજા રસ્તે નહીં જાય બરાબર. માટે આપણે એને બધું હલાવશો નહીં. આ બધું કુદરતી છે. તો સમજે ને તમારે શું જાણવું છે એમાં? આપની વાણી એમની વાણીમાં ઘણું સામ્ય છે. એટલે આપની વાણી અને એમની વાણીમાં ઘણું સામ્ય છે એમ કે વાણીમાં બહુ સામ્ય હોય. વાણી એક જ સરખી લાગે સમજે ને. પણ અમારી વાણી એક જ જો સતત સમજે એક જ તો મોક્ષ જાય. અને એમની વાણી એ ભૂલ ગયે. મારી વાણી તો વચન પર વાણી છે કે એનો વચન પર ના કરે સમજે ને. એ વાણી આજે રેકોર્ડ વાગે છે એવી વાણી વર્લ્ડ માં કોઈ વખત ઉત્પન્ન થઈ નથી. આ રેકોર્ડ ની વાણી પણ હવે તમને તો ના કરી કોઈ પરીક્ષા મને તો હજુ કોઈ પરીક્ષા મળ્યો નથી. પણ આ શબ્દ નું વેલ્ડિંગ તો એક એક એક વાત છે યાદ નહીં. એક વેલ્ડિંગ વેલ્ડિંગ શબ્દ નું વેલ્ડિંગ શું કામ હવે ડોક્ટર ના વસ્તક મરી જાય બધા અને વધારાના પૈસા જેની પાસે છે જેને આપી આવે છે એ જરૂર છે ને બધું બરાબર છે એવું લાગ્યું હા થયા છે ને નવો રોગ છે પણ આ નવા ડોક્ટર ની જરૂર જ હતી ને તો આ દર્દીઓનું સાચું મુશ્કેલી મૂકાઈ જાય બીજાને મુશ્કેલી મૂકે છે એવું જાણે દાદા કે જેમ સમાજ ની અંદર વિચારોની જરૂર સામાજિક રીતે માનવામાં આવે છે કે જેથી કરીને ભ્રષ્ટાચાર ઓછો થાય ભ્રષ્ટાચાર એ રીતે આમાં આની જરૂર એટલે એ બરાબર છે કંટ્રોલિંગ એનાથી રહેશે સમજો બરાબર લોકો મને કહે તમે કેવી રીતે જ્ઞાન કરશો તમારે થયા હવે ઉઠો છો ત્યાર પછી ચા પીતા પીતા દસ થઈ જાય કે અમારે આ ફૂલને નહીં કરવાનું બધું સુખમાં થઈ રહ્યું છે બધું એ બધું થઈ રહ્યું છે આ ફૂલ નો દેખાવ કરવાનો છે કેવું છે ફૂલ ના ટેકા દેવા પડશે કલ્યાણ હો એ વસ્તુ આપણે સામે નથી આવતી તો એને એનો જરા તફાવત સમજાવો ને બરાબર કે આપણે ક્યાં વિરોધ કરીએ છીએ ક્યાં આપણે તરછોડ મારી દઈએ છીએ સમજાતું નથી ઘણી વાર વિરોધ કરીએ તો એનો મળો જુદી જાતનો થાય વિરોધમાં બહુ વાંધો ના હોય મળો ખરાબ ના હોય તરછોડ માર્યું નહીં તરત એને મળું છે તો એને એને અગ્નિ ચોપે જેવું લાગે અગ્નિ ચોપી હોય તેના કરતા વધારે ભારે લાગે તરસો મારો ને તમે એનું લોહી ઉડી જાય એનું અમારું તો લોહી ઉડી જાય તરસો તો બહુ એમ નહીં તેનો તેનું પછી એ બોટે ને વ્યાજ બોટે તેથી બોટે આવે આપણે વિરોધ કરીએ વિરોધ નથી બનતા બહુ ના વિરોધ કરી તમે ઘેર બહુ ના તરસો નો જ મારી ઘેર જ છે આ બધા વ્યાર જ તરફ નતો તિરસ્કાર અને ઘૃણા એ પણ એ જ ગણાય ને તિરસ્કાર ઘૃણા તિરસ્કાર ઘૃણા એ બધો બધો એના કરતા નાના પ્રકાર નું હોય તરફેડ કરતા પણ બધા એક જ જાત ના બધા એક માસી મા માસી ના દીકરા બધા પણ તરફેડ તો બહુ મોટા મોટી કરતા આખા મનના ટુકડા થઈ જાય જેથી એવા કેવા શબ્દો વપરાય જાય છે કે જેને લીધે માણસ ના એવા ટુકડા થઈ જાય છે એવા કેવા શબ્દો વપરાય છે કે એને લીધે માણસ ના મનમાં બે ટુકડા થઈ જાય એ દરેક માણસ તરફ જ ના હોય દરેક માણસ તરફ આવડે એટલો બધો અહંકાર હોય ને અહંકાર એટલો બધો હોય જેટલો અહંકાર એટલો તરફ હોય તરફો જેટલો અહંકાર વધારે એટલો તરફ એટલે એમનો કહેવાનો મતલબ એવો છે કે શબ્દ ઉપર આધાર નથી રાખતો ના એની પોતાની કેપેસિટી કેટલી તેના પર આધાર રાખે એની પોતે પોતે કેવા કસાય બહુ મોટા અહંકારી પુરુષ એમાં આ સામાન્ય માણસે કે અમે બહુ કરશો ના હોય તિરસ્કાર ભાઈ એવું બધું તિરસ્કાર હોય કરશો તરસોડ હોય નહીં પણ તરસોડ થોડા આપે એમ તારે ખોટું કહેવાય નાના પુત્ર ની તરસોડ આપી હોય નાના પ્રકાર ની તરસોડ તે કોઈ થોડું નુકસાન કરે તરસોડ માં કરવું નહીં જરૂર પડે પણ પછી કહીએ કરીએ છીએ પછી અહંકાર થઈ જાય છે એટલે જેટલું થાય એટલું કરવાનું એની પાછળ પણ આપણે કરીએ છીએ ને કે આપણે લેસો કરીએ છીએ એનો પણ પછી અહંકાર હોય છે કે હું તો બધું લેસો કરી શકું છું એટલે બધા બોલતા નથી સમય કર્યો તારે પગ ભરવો ના આવે આજે ભાઈ આવે તો લોકો બધા ગાય ગા કરે છે આપડે દુઃખ સાહેબ ની તારી ખબર તારે પડે કોઈ દુઃખ લે તારે ખબર ક્યારે ખબર પડે સરખામણી કરીએ ત્યારે ખબર પડે કે ભાઈ આપડે દુઃખ સાહેબ નહીં સરખામણી મોટા ઘરે કરવા જાય અને મોટા ના દુઃખ જોયા ના હોય પાછું મોટા ના દુઃખ મોટા હોય બેને કદાચ ઊંટ કેવી રીતે આવે ત્યાં ઊંટ મૂક આવે જ નહીં એટલે બે ગોળીઓ લઈએ તેનાથી કલાક બે કલાક નહીં રે આત્મા ક્યાંથી જતો રહે કઈ આવે એ યોજના માં જ રહે ને આત્મા યોજના જોવી પડે અને આપણા મહાત્મા કશું દુઃખ નથી થાય કે અમારે દુઃખ છે હા દુઃખ છે ચિંતા નથી ઉપાધિ નથી કે આપણ નકર નો કાયદો નહીં છે ને લગ્ન માં જોવા જાય કોઈ છે તે દુઃખી હોય ત્યાં આગળ મોડે હા જાય ત્યાં બહુ ના જોવા જાય લગ્ન માં પેલા જોવા જાય ખુશ પડે ખાતરી થયા પછી છે તે ખાતરી થયા પછી અહંકાર છે એનો કારણ કે એ પછી ગયેલો છે મૂળ અહંકાર ગયેલો છે પણ અહંકાર ના પડકાયા પડ્યા રહે તે જાય ત્યારે અહંકાર ના પડકાયા ખાતરી થયા પછી અહંકાર તો ગયો જ છે પણ એને પડકાયા પછી જાય ને એ પડકાયા નથી એને કરાય બધા છે ડ્રામેટિક કહેવાય શુદ્ધાત્મા ની ખાતરી થયા પછી જ અહંકાર રહી થઈ શકાય ને ખાતરી કેવી રીતે થાય? ખાતરી કેવી રીતે થાય? અરે લક્ષ દઈ જાય આપણને રાજદારો ખાતરી થઈ, ખાતરી થાય ત્યારે લક્ષ કહે ને, ખાતરી થાય છે ખાતરી થાય વિરાજના તો સત્તર કામ થયો છે. વિરાજ ના તો હમ થયો, સામા થયો નીકળી જશે એની જકાર આવી ગયો ને, નીકળે નઈ પણ મુલાકાત નીકળ્યા વગર ને બધા નક્કી કર્યું છે કે કાલે છે તો બધા એવું એવું પ્રતિક્રમણ કરીશું કે ક્યાં ક્યાં દાદા ભગવાન ની વિરાજના અવિનય થઈ ગયો હોય તો તેના માટે પ્રતિક્રમણ કરીશું, તો એના માટે આપ કઈક વધારે પ્રકાશ આપો એમ. ના પણ અત્યારે એકાદ નથી, અવિનય બહુ ભરતું નથી, પોતાના મનમાં એમ લાગે વિરાજના થઈ છે પણ ખરેખર વિરાજના નથી ભરતી, પોતાના મનમાં એવું ભાષે ખરું વિરાજના છે પણ ખરેખર વિરાજના હોતી નથી. પાછલું પાછલા પરિણામ છે, કેવો છે પાછલા પરિણામ, ભૌગોલિક પરિણામ, આજનું પરિણામ નથી. એટલે આજનું પરિણામ હોય તો વિરાજના કહેવાય, પાછલા પરિણામ પોતાને પસ્તાવો થાય, પાછલા પરિણામ વિરાજના થાય એટલે પોતાને પસ્તાવો થાય, કેમ થાય પોતાને પસ્તાવો. રોકે દર્શન ના રોકે, વિરાર ના દર્શન રોકે, દર્શન જ્ઞાન સારી રીતે બધું રોકાય અને પેલું દર્શન ના રોકાય, વિરાર ના આ જ્ઞાન રોકાય.